ક્યારેક આપણને જે નથી મળ્યું એની ચિંતા કરીએ છીએ, પણ જે મળ્યું છે એના વિશે વિચારતા પણ નથી. આજે જ્યાં છો, જેટલું છો, જેમ છો, એ બધું કોઈ એક દિવસ સ્વપ્ન હતું. જ્યારે તમે જે મળ્યું છે એના માટે આભાર માનવાનું શરૂ કરો છો, ત્યારે તમારું મન ફરિયાદોમાંથી બહાર આવે છે અને નવી સંભાવનાઓ તરફ વળે છે. આભાર માનવું એ કમજોરી નથી, એ અંદરની શક્તિ છે. કારણ કે કૃતજ્ઞ માણસ પાસે હંમેશા આગળ વધવાની ઊર્જા હોય છે. મિત્રો, યાદ રાખીએ, જે મળ્યું છે તેના માટે આભાર માનવો એ જ પ્રગતિની શરૂઆત છે. આજે એક ક્ષણ લો અને મનથી કહો ધન્યવાદ, અને જુઓ તમારો દ્રષ્ટિકોણ બદલાશે અને પછી પરિસ્થિતિ પણ બદલાશે.